पारा नंबर 22, वमई यकनुत। અને તમારામાંથી જે અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞાપાલન કરશે અને સત્કાર્ય કરશે તેને અમે બમણું વળતર આપીશું અને અમે તેના માટે ઇજ્જતની રોજી તૈયાર કરી રાખી છે. નબીની પત્નીઓ, તમે સામાન્ય સ્ત્રીઓ જેવી નથી. જો તમે અલ્લાહથી ડરનારી હોવ તો મૃદુ સ્વરમાં વાત ન કરો, જેથી દિલમાં ખરાબીના રોગવાળો કોઈ પુરુષ લાલચમાં પડી જાય, બલકે સ્પષ્ટ સીધી વાત કરો. પોતાના ઘરોમાં ટકીને રહો અને અગાઉના અજ્ઞાનતા કાળની જેમ શણગારનું પ્રદર્શન કરતી ન ફરો. નમાઝ કાયમ કરો, ઝકાત આપો અને અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞાપાલન કરો. અલ્લાહ તો આ ચાહે છે કે તમો નબીના ઘરના સભ્યોમાંથી અશુદ્ધિ દૂર કરે અને તમને સંપૂર્ણપણે શુદ્ધ કરી દે. યાદ રાખો અલ્લાહની આયતો અને ડહાપણની એ વાતો જે તમારા ઘરોમાં સંભળાવવામાં આવે છે. બેશક અલ્લાહ સૂક્ષ્મ દ્રષ્ટિવાળો અને માહિતગાર છે. والحافظين فروجهم والحافظين. બેશક જે પુરુષો અને જે સ્ત્રીઓ મુસ્લિમ છે, મોમિન છે, હુકમ બજાવી લાવનારા છે, સત્યનિષ્ઠ છે, ધૈર્યવાન છે, અલ્લાહની આગળ ઝુકનારા છે, દાન આપનારા છે, રોઝા રાખનારા છે, પોતાના ગુપ્તાંગોની રક્ષા કરનારા છે અને અલ્લાહને પુષ્કળ પ્રમાણમાં યાદ કરનારા છે, અલ્લાહે તેમના માટે માફી અને મોટું વળતર તૈયાર કરી રાખ્યું છે. ولا مؤمنة إذا قضى الله ورسوله أمرا أن يكون لهم الخيرة من أمرهم ومن يعص الله ورسوله કોઈ મોમિન પુરુષ અને કોઈ મોમિન સ્ત્રીને એ હક નથી પહોંચતો કે જ્યારે અલ્લાહ અને તેનો રસૂલ કોઈ મામલામાં ફેંસલો આપી દે ત્યારબાદ પોતાના એ મામલામાં તેનો પોતે ફેંસલો કરવાનો હક પણ રહે. અને જે કોઈ અલ્લાહ અને તેના રસૂલની નાફરમાની કરે તો તે સ્પષ્ટ ગુમરાહીમાં પડી ગયો. الذي أنعم الله عليه وأنعمت عليه أمسك عليك زوجك واتق الله أمسك عليك زوجك واتق الله كما الله مبديه وتخشى الناس والله أحق أن تخشاه فلما قضى زيد منها હે નબી, યાદ કરો એ પ્રસંગ જ્યારે તમે તે માણસને કહી રહ્યા હતા જેની ઉપર અલ્લાહે અને તમે ઉપકાર કર્યો હતો, પોતાની પત્નીને ન છોડ અને અલ્લાહથી ડર. એ વખતે તમે દિલમાં એ વાત છુપાવી રહ્યા હતા જેને અલ્લાહ ઉઘાડી પાડવા માંગતો હતો. તમે લોકોથી ડરી રહ્યા હતા, જો કે અલ્લાહ તેનો વધુ હક ધરાવે છે કે તમે તેનાથી ડરો. પછી જ્યારે ઝૈદ તેની સાથે પોતાની જરૂરત પૂરી કરી ચૂક્યો તો અમે આ તલાક પામેલી મહિલાનો તમારી સાથે નિકાહ કરી દીધો, જેથી મોમિનો ઉપર પોતાના દત્તક પુત્રોની પત્નીઓના મામલામાં કોઈ હરકત ન રહે. જ્યારે તેઓ તેમનાથી પોતાની જરૂરત પૂરી કરી ચૂક્યા હોય અને અલ્લાહનો હુકમ તો અમલમાં મુકાવવો જ જોઈતો હતો. وَكَانَ أَمْرُ اللَّهِ قَدَرًا નબી માટે એવા કોઈ કામમાં રૂકાવટ નથી જે અલ્લાહે તેના માટે ઠરાવી દીધું હોય. અલ્લાહનો આ જ નિયમ એ સૌ નબીઓના મામલામાં રહ્યો છે જેઓ પહેલાં થઈ ગયા છે, અને અલ્લાહનો હુકમ એક તદ્દન ઠરાવેલો નિર્ણય હોય છે. આ અલ્લાહનો નિયમ છે એ લોકો માટે જેઓ અલ્લાહના સંદેશા પહોંચાડે છે અને તેનાથી જ ડરે છે, અને એક અલ્લાહ સિવાય કોઈથી ડરતા નથી, અને હિસાબ લેવા માટે માત્ર અલ્લાહ જ પૂરતો છે. લોકો, મોહમ્મદ તમારા પુરુષો પૈકી કોઈના બાપ નથી, પરંતુ તે અલ્લાહના રસૂલ અને નબીઓમાં અંતિમ છે, અને અલ્લાહને દરેક વસ્તુનું જ્ઞાન છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, અલ્લાહને પુષ્કળ પ્રમાણમાં યાદ કરો, અને સવાર સાંજ તેની પવિત્રતાનો જાપ કરતા રહો. તે જ છે જે તમારી ઉપર કૃપા કરે છે, અને તેના ફરિશ્તાઓ તમારા માટે માફીની દુઆ કરે છે જેથી તે તમને અંધારામાંથી અજવાળામાં કાઢી લાવે. તે મોમિનો ઉપર બહુ મહેરબાન છે. જે દિવસે તેઓ તેની સાથે મુલાકાત કરશે, તેમનું સ્વાગત સલામ સાથે થશે, અને તેમના માટે અલ્લાહે ઘણું ઇજ્જતવાળું વર્તર તૈયાર કરી રાખ્યું છે. એ નબી, અમે તમને મોકલ્યા છે સાક્ષી બનાવીને, ખુશખબર આપનાર બનાવીને, અને ડરાવનારા બનાવીને. અલ્લાહની પરવાનગીથી તેની તરફ બોલાવનારા બનાવીને, અને પ્રકાશિત દીપ બનાવીને. ખુશખબર આપી દો એ લોકોને જેઓ તમારી ઉપર ઈમાન લાવ્યા છે કે તેમના માટે અલ્લાહ તરફથી મોટી કૃપા છે. વદા أباهم وتوكل على الله وكفى بالله وكيلا. અને કદાપી દબાશો નહીં કાફીરો અને દંભીઓથી. કોઈ પરવા ન કરો તેમના કષ્ટ પહોંચાડવાની, અને ભરોસો કરી લો અલ્લાહ ઉપર. અલ્લાહ જ આના માટે પૂરતો છે કે માણસ પોતાની બાબતો તેને સુપ્રત કરી દે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, જ્યારે તમે મોમિન સ્ત્રીઓ સાથે વિવાહ કરો અને પછી તેમને સ્પર્શ કર્યા પહેલાં તલાક આપી દો, તો તમારી તરફથી તેમની ઉપર કોઈ ઇદ્દત ફરજિયાત નથી જેને પૂરી કરવાની તમે માંગણી કરી શકો. આથી તેમને થોડો ઘણો માલ આપો અને ભલી રીતે જવા દો. હે નબી, અમે તમારા માટે હલાલ કરી દીધી તમારી એ પત્નીઓ જેમના મહેર તમે ચૂકવ્યા છે, અને એ સ્ત્રીઓ જે અલ્લાહની આપેલી દાસીઓમાંથી તમારા કબજામાં આવી, અને તમારી એ કાકાની દીકરીઓ, ફોઈની દીકરીઓ, અને મામાની દીકરીઓ, અને માસીની દીકરીઓ જેમણે તમારી સાથે હિજરત કરી છે, અને એ મોમિન સ્ત્રી જેણે પોતાને નબીના હવાલે એટલે કે હિબા કરી હોય, જો નબી તેને નિકાહમાં લેવા ચાહે. આ છૂટ ખાસ તમારા માટે છે, બીજા મોમિનો માટે નથી. અમને ખબર છે કે સામાન્ય મોમીનો ઉપર તેમની પત્નીઓ અને દાસીઓની બાબતમાં અમે કઈ મર્યાદાઓ મૂકી છે. તમને એ મર્યાદાઓમાંથી અમે આ કારણસર બાકાત રાખ્યા છે જેથી તમારી ઉપર કોઈ હરકત રહે નહીં. અલ્લાહ માફ કરનાર અને દયાળુ છે. તમને અખત્યાર આપવામાં આવે છે કે પોતાની પત્નીઓમાંથી જેને ચાહો પોતાનાથી જુદી રાખો, જેને ચાહો પોતાની સાથે રાખો, અને જેને ચાહો જુદી રાખ્યા બાદ પોતાની પાસે બોલાવી લો. આ બાબતમાં તમારી ઉપર કોઈ દોષ નથી. આવી રીતે એની વધુ શક્યતા છે કે તેમની આંખો ઠરશે અને તેઓ દુઃખી નહીં થાય, અને જે કંઈ તમે તેમને આપશો તેનાથી તેઓ સૌ રાજી રહેશે. અલ્લાહ જાણે છે જે કંઈ તમારા દિલોમાં છે, અને અલ્લાહ બધું જ જાણનાર અને સહનશીલ છે. આ પછી તમારા માટે બીજી સ્ત્રીઓ હલાલ નથી, અને ન તો આની પરવાનગી છે કે આમની જગ્યાએ બીજી પત્નીઓ લઈ આવો, ચાહે તેમની સુંદરતા તમને કેટલીય પસંદ હોય. અલબત્ત દાસીઓ માટે તમને પરવાનગી આપવામાં આવે છે. અલ્લાહ દરેક વસ્તુ ઉપર નજર રાખે છે. ولكن إذا دعيتم فادخلوا હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, નબીના ઘરમાં વિના પરવાનગીએ દાખલ ન થાઓ, ન તો ભોજનના સમયની રાહ જોઈ રહો. હા, જો તમને જમવા માટે બોલાવવામાં આવે તો જરૂર આવો, પરંતુ જ્યારે જમી લો તો વિખરાઈ જાઓ, વાતમાં વળગી ન રહો. તમારા આ વર્તનથી નબીને તકલીફ પહોંચે છે, પરંતુ તે શરમમાં કંઈ કહેતા નથી, અને અલ્લાહ સાચી વાત કહેતા શરમાતો નથી. નબીની પત્નીઓ પાસેથી જો તમારે કંઈ માગવું હોય તો પડદા પાછળથી માગો. આ તમારા અને તેમના દિલોની શુદ્ધતા માટે વધુ યોગ્ય પદ્ધતિ છે. તમારા માટે આ કદાપી ઉચિત નથી કે તમે અલ્લાહના રસૂલને તકલીફ આપો, અને ન તો આ જ ઉચિત છે કે તેમના પછી તેમની પત્નીઓ સાથે નિકાહ કરો. આ અલ્લાહની નજીક બહુ મોટો ગુનો છે. તમે ચાહે કોઈ વાત જાહેર કરો કે છુપાવો, અલ્લાહને દરેક વાતની ખબર છે. નબીની પત્નીઓ માટે આમાં કોઈ હરકત નથી. જો તેમના બાપ, તેમના પુત્રો, તેમના ભાઈઓ, તેમના ભત્રીજા, તેમના ભાણિયા, તેમની સાથે ઉઠતી બેસતી સ્ત્રીઓ અને તેમના કબજામાં હોય તેવી દાસદાસીઓ તેઓ ઘરોમાં આવે. હે સ્ત્રીઓ, તમારે અલ્લાહની નાફરમાનીથી બચવું જોઈએ. અલ્લાહ દરેક વસ્તુ જુએ છે. અલ્લાહ અને તેના ફરિશ્તાઓ નબી ઉપર સલામ મોકલે છે. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો, તમે પણ તેમની ઉપર દરૂદ અને સલામ મોકલો. ઇન્નલ્લઝીના યુઝૂનલ્લાહ વરસૂલહુ લઅનહુમુલ્લાહ ફિદ દુનિયા વલ આખિરા જે લોકો અલ્લાહ અને તેના રસૂલને ઈજા આપે છે તેમની ઉપર દુનિયા અને આખિરતમાં અલ્લાહે ફિટકાર કરી છે અને તેમના માટે ફજેત કરનાર સજા તૈયાર કરી રાખી છે. અને જે લોકો મોમિન પુરુષો અને સ્ત્રીઓને કોઈ પણ વાક વગર તકલીફ પહોંચાડે છે તેમણે એક મોટું તહમત અને ઉઘાડા ગુનાનો બોજો પોતાના માથે લઈ લીધો છે. હે નબી, પોતાની પત્નીઓ અને પુત્રીઓ અને ઈમાનવાળી સ્ત્રીઓને કહી દો કે પોતાની ઉપર પોતાની ચાદરોનો પાલવ આગળ લટકાવી રાખે. આ વધુ ઉચિત રીત છે જેથી તેઓ ઓળખી લેવામાં આવે અને સતાવવામાં ન આવે. અલ્લાહ તાલા દરગુજર કરનાર અને દયાળુ છે. જો દંભીઓ અને એ લોકો જેમના દિલોમાં બીમારી છે અને તેઓ જે મદીનામાં ઉશ્કેરણીજનક અફવાઓ ફેલાવે છે પોતાની પ્રવૃત્તિઓ બંધ નહીં કરે તો અમે તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે તમને ઊભા કરીશું. પછી તેઓ આ શહેરમાં થોડા સમય સુધી જ તમારી સાથે રહી શકશે. એમની ઉપર ચારે તરફથી ફિટકાર પડશે, જ્યાં પણ દેખાશે પકડી લેવાશે અને બહુ ખરાબ રીતે માર્યા જશે. આ અલ્લાહનો નિયમ છે જે આવા લોકોની બાબતમાં અગાઉથી ચાલતો આવે છે અને તમે અલ્લાહના નિયમમાં જરા પણ ફેરફાર નહીં જુઓ. લોકો તમને પૂછે છે કે કયામતની ઘડી ક્યારે આવશે? કહો, આનું જ્ઞાન તો અલ્લાહને જ છે. તમને શી ખબર, કદાચ તે નજીક જ આવી ગઈ હોય. આ વાત ચોક્કસ છે કે અલ્લાહે કાફિરો ઉપર ફિટકાર કર્યો છે અને તેમના માટે ભડકે બળતી આગ તૈયાર કરી રાખી છે. જેમાં તેઓ હંમેશા રહેશે, કોઈ હિમાયતી અને મદદ કરતા નહીં મેળવી શકે. જે દિવસે એમના ચહેરા આગ ઉપર ઉલટ પલટ કરવામાં આવશે તે વખતે તેઓ કહેશે, કદાચ અમે અલ્લાહ અને રસૂલનું આગલા પાલન કર્યું હોત. અને કહેશે, હે અમારા રબ, અમે અમારા સરદારો અને વડવાઓનું અનુસરણ કર્યું અને તેમણે અમને સીધા માર્ગથી ભટકાવી દીધા. હે રબ, એમને બમણી યાતના આપ અને તેમની ઉપર સખત ફિટકાર કર. હે લોકો, જેઓ ઈમાન લાવ્યા છો એ લોકો જેવા ન થઈ જાઓ જેમણે મૂસાને તકલીફો આપી હતી. પછી અલ્લાહે તેમની ઉચ્ચારેલી વાતોથી તેને મુક્ત કર્યો અને તે અલ્લાહની નજીક બહુમાન પામેલો હતો. હે ઈમાન લાવનારાઓ, અલ્લાહથી ડરો અને સીધી વાત કહો. અલ્લાહ તમારા કર્મ સુધારી દેશે અને તમારા ગુનાહ માફ કરશે. જે વ્યક્તિ અલ્લાહ અને તેના રસૂલનું આજ્ઞા પાલન કરે તેણે મોટી સફળતા પ્રાપ્ત કરી. અમે આ અમાનતને આકાશો અને ધરતી અને પર્વતો સામે મૂકી તો તેઓ તેને ઉપાડવા માટે તૈયાર ન થયા અને તેનાથી ડરી ગયા, પરંતુ મનુષ્ય તેને ઉપાડી લીધી. બેશક તે મોટો જુલ્મી અને અજ્ઞાની છે. والمشركات والمشركات والمشركات રહીમા. આ અમાનતનો બોજો ઉપાડવાનું અનિવાર્ય પરિણામ છે, જેથી અલ્લાહ દંભી પુરુષો અને સ્ત્રીઓ, મુશ્રિક પુરુષો અને સ્ત્રીઓને સજા આપે અને મોમિન પુરુષો અને સ્ત્રીઓની તોબા કબૂલ કરે. અલ્લાહ દરગુજર કરનાર અને દયાળુ છે. સૂરે સબા. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. પ્રશંસા એ ખુદા માટે છે જે આકાશો અને ધરતીની દરેક વસ્તુનો માલિક છે, અને આખિરતમાં પણ તેના જ માટે પ્રશંસા છે. એ ડાપણવાળો અને માહિતગાર છે. જે કંઈ જમીનમાં જાય છે અને જે કંઈ જમીનમાંથી નીકળે છે અને જે કંઈ આકાશમાંથી ઉતરે છે અને જે કંઈ તેમાં ચડે છે, દરેક વસ્તુને તે જાણે છે. તે દયાળુ અને માફ કરનાર છે. ઇનકાર કરનારાઓ કહે છે, શું વાત છે કે કયામત અમારી ઉપર આવતી નથી? કહો, સોગંદ છે મારા પરવરદિગારના, જે છુપી વસ્તુઓનો જાણનાર છે, તે તમારી ઉપર આવીને રહેશે. તેનાથી રજભાર કોઈ વસ્તુ ન આકાશોમાં છુપાયેલી છે ન ધરતીમાં, રજકણથી મોટી અને ન તો તેનાથી નાની. બધું જ એક સ્પષ્ટ પુસ્તકમાં લખેલું છે. અને આ કયામત એટલા માટે આવશે કે અલ્લાહ એ લોકોને વળતર આપે જેઓ ઈમાન લાવ્યા છે અને સત્કાર્યો કરતા રહ્યા છે. તેમના માટે માફી છે અને માન ભરી રોજી. અને જે લોકોએ અમારી આયતોને નીચી દેખાડવાના પ્રયત્ન કર્યા છે, તેમના માટે સૌથી ખરાબ પ્રકારની પીડાકારક સજા છે. ઉલ્લી હે નબી, જ્ઞાન ધરાવનારા લોકો સારી પેઠે જાણે છે કે જે કંઈ તમારા રબ તરફથી તમારી ઉપર ઉતારવામાં આવ્યું છે તે સંપૂર્ણપણે સત્ય છે અને વર્ચસ્વવાળા અને જાતે જ પ્રશંસિત અલ્લાહનો માર્ગ દેખાડે છે. ઇનકાર કરનારાઓ લોકોને કહે છે, અમે દેખાડીએ એવો માણસ જે સમાચાર આપે છે કે જ્યારે તમારા શરીરનું કણે કણ વિખરાઈ ગયું હશે તે વખતે તમે નવેસરથી પેદા કરવામાં આવશો. શી ખબર, આ માણસ અલ્લાહના નામે ઝૂઠ ઘડે છે કે તેને ગાંડ પણ લાગુ પડ્યું છે. નહીં, બલકે જે લોકો આખિરતને નથી માનતા તેઓ યાતના ભોગવવાના જ છે અને તેઓ જ સાવ ખરાબ રીતે બહેકેલા છે. શું આ લોકોએ ક્યારે એ આકાશ અને ધરતીને નથી જોયા જેણે આમને આગળ અને પાછળથી ઘેરી રાખ્યા છે? અમે ચાહીએ તો આમને જમીનમાં ખૂંપાવી દઈએ અથવા આકાશના કેટલાક ટુકડા આમની ઉપર પાડી દઈએ. હકીકતમાં આમાં એક નિશાની છે એ દરેક બંદા માટે જે ખુદા તરફ રજૂ કરનાર હોય. અમે દાઉદને અમારી તરફથી મોટી કૃપા એનાયત કરી હતી. અમે હુકમ આપ્યો કે હે પર્વતો, તેની સાથે સંગત કરો, અને આ જ હુકમ અમે પક્ષીઓને આપ્યો. અમે લોખંડને તેના માટે નરમ કરી દીધું. આ હુકમ સાથે કે બખ્તરો બનાવો અને તેની કડીઓ બરાબર માપસર રાખ. હે દાઉદવાળા, સત્કાર્ય કરો, જે કંઈ તમે કરો છો તેને હું જોઈ રહ્યો છું. من بين يديه بإذن અને સુલેમાન માટે અમે હવાને કામે લગાડી દીધી. સવારના સમયે તેનું ચાલવું 1 મહિનાના રસ્તા સુધી અને સાંજના સમયે તેનું ચાલવું 1 મહિનાના રસ્તા સુધી. અમે તેના માટે પીગળેલા તાંબાનું ઝરણું વહેવડાવી દીધું અને એવા જિન્નાતો તેના તાબે કરી દીધા જેઓ પોતાના રબના હુકમથી તેની આગળ કામ કરતા હતા. તેમના પૈકી જે અમારા હુકમનો અનાદર કરતો તેને અમે બળતી આગનો સ્વાદ ચખાડતા. તેઓ તેના માટે બનાવતા હતા જે તે ઈચ્છતો. ઊંચી ઇમારતો, ચિત્રો, મોટા હોજ જેવડા થાળ અને પોતાની જગ્યાએથી ખસે નહીં તેવી ભારે દેગો. હે દાઉદવાળાઓ, આભારની પદ્ધતિ ઉપર અમલ કરો. મારા બંદાઓ પૈકી થોડાક જ આભારી છે. પછી જ્યારે સુલેમાન ઉપર અમે મોતનો નિર્ણય લાગુ કર્યો તો જિન્નાતોને તેની મોતની ખબર આપનાર કોઈ વસ્તુ એ ઉદય સિવાય ન હતી જે તેની લાઠીને ખાઈ રહી હતી. આવી રીતે જ્યારે સુલેમાન પડી ગયો તો જિન્નાતો ઉપર આ વાત સ્પષ્ટ થઈ ગઈ કે જો તેઓ અદૃશ્યને જાણનારા હોત તો આ અપમાનજનક યાતનામાં ન પડ્યા રહેત. સભા માટે તેમના પોતાના મકાનમાં જ એક નિશાની મોજૂદ હતી. 2 બાગ જમણી બાજુ અને ડાબી બાજુ. ખાઓ પોતાના રબની રોજી અને આભાર માનો તેનો. ઉત્તમ શહેર છે અને પરવરદિગાર માફ કરનાર છે. પરંતુ તેઓ મોઢું ફેરવી ગયા. અંતમાં અમે તેમની ઉપર બંધ તોડી નાખે તેવો પૂર મોકલ્યો અને તેમના પહેલાના 2 બાગોની જગ્યાએ 2 બીજા બાગ તેમને આપ્યા જેમાં કડવા ફળ અને ઝાઉના વૃક્ષ હતા અને થોડી ઘણી બોરડીઓ. જઈના આ હતો તેમના ઇનકારનો બદલો જે અમે તેમને આપ્યો, અને અપકારી મનુષ્ય સિવાય આવો બદલો અમે બીજા કોઈને આપતા નથી. અને અમે તેમની અને એ વસ્તીઓની વચ્ચે જેમને અમે બરકતવાળી બનાવી હતી દેખાઈ આવતી વસ્તીઓ વસાવી દીધી હતી, અને તેમાં મુસાફરીના અંતર ચોક્કસ અંદાજ પ્રમાણે રાખ્યા હતા. હરોફરો આ રસ્તાઓ ઉપર રાત દિવસ સંપૂર્ણ શાંતિથી પરંતુ તેમણે કહ્યું, હે અમારા રબ, અમારી મુસાફરીના અંતર લાંબા કરી દે. તેમણે પોતાની ઉપર પોતે જુલ્મ કર્યો. છેવટે અમે તેમને એક કહાણી બનાવી મૂક્યા અને તેમને સાવ વેરણછેરણ કરી દીધા. બેશક આમાં નિશાનીઓ છે એ દરેક વ્યક્તિ માટે જે બહુ ધૈર્યવાન અને આભારી હોય. فاتبعوه إلا فريقا من المؤمنين. તેમની બાબતમાં ઇબ્લિસની પોતાની ધારણા સાચી નીકળી, અને તેમણે તેનું જ અનુસરણ કર્યું એ નાના જૂથ સિવાય જે મોમિન હતું. ઇબ્લિસને તેમની ઉપર જરા પણ સત્તા હતી નહીં, પણ જે કંઈ થયું તે એ કારણે થયું કે અમે એ જોવા માંગતા હતા કે કોણ આખિરતને માનનારો છે અને કોણ આની બાબતમાં શંકામાં છે. તારો રબ દરેક વસ્તુ ઉપર દેખરેખ રાખે છે. હે નબી, આ મુશ્રિકોને કહો, પોકારી જુઓ પોતાના એ ઉપાસ્યોને જેમને તમે અલ્લાહ સિવાય પોતાના ઉપાસ્યો સમજી બેઠા છો. તેઓના આકાશોમાં રજ બરાબર વસ્તુના માલિક છે, ન તો ધરતીમાં. તેઓ આકાશ અને ધરતીની મિલકતમાં ભાગીદાર પણ નથી. તેમના પૈકી કોઈ અલ્લાહનો સહાયક પણ નથી. حتى અને અલ્લાહ સમક્ષ કોઈ ભલામણ પણ કોઈના માટે ફાયદાકારક થઈ શકતી નથી, એ વ્યક્તિ સિવાય જેના માટે અલ્લાહે ભલામણ કરવાની પરવાનગી આપી હોય, ત્યાં સુધી કે જ્યારે લોકોના દિલોમાંથી ગભરાટ દૂર થશે તો તેઓ ભલામણ કરનારાઓને પૂછશે કે તમારા રબે શું જવાબ આપ્યો. તેઓ કહેશે કે ઠીક જવાબ મળ્યો છે અને તે ઉચ્ચતર અને મહાન છે. હે નબી, આમને પૂછો કોણ તમને આકાશો અને ધરતીમાંથી રોજી આપે છે? કહો અલ્લાહ. હવે અનિવાર્યપણે અમારા અને તમારામાંથી કોઈ એક જ સીધા માર્ગ ઉપર છે અથવા તદ્દન ભટકેલો છે. અમને કહો, જે ગુનો અમે કર્યો હોય તેના માટે તમને કંઈ પણ પૂછવામાં નહીં આવે, અને જે કંઈ તમે કરી રહ્યા છો તેનો જવાબ અમારી પાસેથી માંગવામાં નહીં આવે. અમારો રબ અમને એકત્ર કરશે, પછી અમારી વચ્ચે યોગ્ય ફેંસલો કરી આપશે. એ એવો જબરજસ્ત હાકેમ છે જે બધું જ જાણે છે. અમને કહો, જરા મને બતાવો તો ખરા તે કઈ હસ્તીઓ છે જેમને તમે તેની સાથે ભાગીદાર બનાવેલી છે? કદાપી નહીં, જબરજસ્ત અને ડહાપણ વાળો તો માત્ર તે અલ્લાહ જ છે. અને હે નબી, અમે તમને સમગ્ર મનુષ્યો માટે ખુશખબર આપનાર અને ડરાવનાર બનાવીને મોકલ્યા છે, પરંતુ ઘણા લોકો જાણતા નથી. આ લોકો તમને કહે છે, તે કયામતનો વાયદો ક્યારે પૂરો થશે જો તમે સાચા છો? કહો, તમારા માટે એક એવા દિવસની મુદ્દત નિશ્ચિત છે જેના આગમનને તમે ન તો એક ઘડીભર પાછી ઠેલી શકો છો અને ન તો એક ઘડી બરાબર તેને વહેલી લાવી શકો છો. ફકૌલન وَلَوْ تَرَى إِذِ الظَّالِمُونَ مَوْقُوفُونَ عِندَ رَبِّهِمْ يَرْجِعُ بَعْضُهُمْ إِلَى بَعْضٍ الْقَوْلُ يَرْجِعُ بَعْضُهُمْ إِلَى القول يقول الذين استضعفوا للذين استكبروا يقول الذين استضعفوا للذين استكبروا لولا આ કાફીરો કહે છે, અમે કદાપી આ કુરાનને માનીશું નહીં અને ન તો આની પહેલાં આવેલા કોઈ ગ્રંથને માનીશું. કદાચ તમે જુઓ આમની હાલત તે વખતે જ્યારે આ જાલીમો પોતાના રબની હજૂરમાં ઊભા હશે. તે વખતે તેઓ એકબીજા ઉપર દોષારોપણ કરશે. જે લોકોને દુનિયામાં દબાવીને રાખવામાં આવ્યા હતા તેઓ મોટા બનનારાઓને કહેશે, જો તમે ન હોત તો અમે મોમિન હોત. استكبروا للذين استضعفوا أنحن صددناكم عن الهدى بعد إذ جاءكم بل كنتم مجرمين. તે મોટા બનનારાઓ આ દબાયેલા લોકોને જવાબ દેશે, શું અમે તમને એ માર્ગદર્શનથી રોક્યા હતા જે તમારી પાસે આવ્યું હતું? નહીં, બલકે તમે પોતે જ ગુનેગાર હતા. تأمروننا أن نكفر بالله ونجعل له أندادا وأسروا الندامة لما هل يجزون إلا ما كانوا يعملون. તે દબાયેલા લોકો એ મોટા બનનારાઓને કહેશે, નહીં, બલકે રાત દિવસની ચાલબાજીઓ હતી જ્યારે તમે અમને કહેતા હતા કે અમે અલ્લાહ સાથે કુફર કરીએ અને બીજાઓને તેના સમકક્ષ ઠેરવીએ. છેવટે જ્યારે આ લોકો સજા જોશે તો પોતાના મનમાં પસ્તાશે અને અમે આ ઇનકાર કરનારાઓના ગળામાં તોક નાખી દઈશું. શું લોકોને આ સિવાય બીજો કોઈ બદલો આપી શકાય કે જેવા કર્મ એમના હતા તેવો જ બદલો તેઓ પામે? ક્યારેય આવું નથી બન્યું કે અમે કોઈ વસ્તીમાં એક ચેતવણી આપનાર મોકલ્યો હોય અને એ વસ્તીના સુખી લોકોએ આવું ન કહ્યું હોય. જે સંદેશ તમે લઈને આવ્યા છો તેને અમે નથી માનતા. તેમણે હંમેશા આ જ કહ્યું, અમે તમારા કરતાં વધુ ધન અને સંતાન ધરાવીએ છીએ અને અમે કદાપી સજા પામવાના નથી. હે નબી, આમને કહો, મારો રબ જેને ચાહે છે વિપુલ રોજી આપે છે અને જેને ચાહે છે નિયત પ્રમાણમાં આપે છે, પરંતુ ઘણા ખરા લોકો આની હકીકત જાણતા નથી. આ તમારું ધન અને તમારી સંતાન નથી જે તમને અમારાથી નજીક કરતા હોય. હા, પરંતુ જેઓ ઈમાન લાવે અને સત્કાર્ય કરે, આ જ લોકો છે જેમના માટે તેમના કર્મોનું બમણું વળતર છે, અને જેઓ ઊંચી અને મોટી ઇમારતોમાં શાંતિપૂર્વક રહેશે. રહ્યા એ લોકો જેઓ અમારી આયતોને નીચું દેખાડવા માટે પ્રયત્નો કરે છે, તો તેઓ સજા પામશે. હે નબી, આમને કહો, મારો રબ પોતાના બંદાઓમાંથી જેને ચાહે છે વિપુલ રોજી આપે છે અને જેને ચાહે છે નિયત પ્રમાણમાં આપે છે. જે કંઈ તમે ખર્ચી નાખો છો તેના સ્થાને તે જ તમને બીજું આપે છે. તે સૌ રોજી આપનારાઓ કરતાં શ્રેષ્ઠ રોજી આપનાર છે. અને જે દિવસે તે તમામ મનુષ્યને ભેગા કરશે અને પછી ફરિશ્તાઓને પૂછશે, શું આ લોકો તમારી જ ઉપાસના કરતા હતા? તો તેઓ જવાબ આપશે, પાક છે આપની હસ્તી, અમારો સંબંધ તો આપની સાથે છે, આ લોકો સાથે નહીં। હકીકતમાં આ લોકો અમારી નહીં પરંતુ જિન્નાતોની ઉપાસના કરતા હતા, આમાંના ઘણા ખરા તેમની ઉપર જ ઈમાન લાવ્યા હતા। તે વખતે અમે કહીશું કે આજે તમારામાંથી કોઈ કોઈને ન ફાયદો પહોંચાડી શકે છે ન નુકસાન, અને જુલમીઓને અમે કહી દઈશું કે હવે ચાખો આ જહન્નમની યાતનાનો સ્વાદ જેને તમે ખોટી ઠેરવતા હતા। આ લોકોને જ્યારે અમારી સ્પષ્ટ આયતો સંભળાવવામાં આવે છે તો આ લોકો કહે છે, આ માણસ તો બસ એમ જ ઈચ્છે છે કે તમને એ ઉપાસ્યોથી વિમુખ કરી દે જેમની ઉપાસના તમારા બાપ દાદા કરતા આવ્યા છે, અને કહે છે આ કુરાન માત્ર એક ઝૂઠ છે ઘડી કાઢેલું। આ કાફીરો સમક્ષ જ્યારે સત્ય આવ્યું તો તેમણે કહી દીધું, આ તો સ્પષ્ટ જાદુ છે। જો કે ન અમે આ લોકોને પહેલાં કોઈ ગ્રંથ આપ્યો હતો કે આ લોકો તેને પડતા હોય, અને ન તો તમારી પહેલાં આમની પાસે કોઈ ચેતવનાર મોકલ્યો હતો। આમની પહેલા થઈ ગયેલા લોકો ખોટું ઠેરવી ચૂક્યા છે, જે કંઈ અમે તેમને આપ્યું હતું તેના દસમા ભાગને પણ આ લોકો પહોંચ્યા નથી, પરંતુ જ્યારે તેમણે મારા પૈગંબરોને ખોટા ઠેરવ્યા તો જોઈ લો કે મારી સજા કેવી સખત હતી। ઉલ્લિંગ હે નબી, આમને કહો, હું તમને માત્ર એક વાતનો ઉપદેશ આપું છું. ખુદાના માટે તમે એકલા અને બબ્બે મળીને મગજ લડાવો અને વિચારો તમારા સાહેબમાં છેવટે કઈ વાત છે જે પાગલપણાની હોય. એ તો એક સખત યાતનાના આગમન પહેલાં તમને ચેતવનાર છે. આમને કહો, જો મેં તમારી પાસેથી કોઈ વળતર માંગ્યું હોય તો તે તમને મુબારક. મારું વળતર તો અલ્લાહ પાસે છે અને તે દરેક વસ્તુ ઉપર સાક્ષી છે. આમને કહો, મારો રબ સત્ય મારા દિલમાં નાખે છે અને તે તમામ છુપી હકીકતોનો જાણનાર છે. કહો, સત્ય આવી ગયું અને હવે અસત્ય ના કરવાથી કંઈ થઈ શકતું નથી. કહો, જો હું ભટકી ગયો હોઉં તો મારા ભટકવાનો બોજો મારી ઉપર છે અને જો હું સીધા માર્ગ ઉપર છું તો તે વહીના આધારે છું જે મારો રબ મારી ઉપર ઉતારે છે અને તે બધું જ સાંભળે છે અને નજીક જ છે. કદાચ તમે આમને તે વખતે જુઓ જ્યારે આ લોકો ગભરાયેલા ફરી રહ્યા હશે અને બચીને ક્યાંય જઈ શકશે નહીં, બલકે નજીકથી જ પકડી લેવામાં આવશે. તે વખતે આ લોકો કહેશે કે અમે તેની ઉપર ઈમાન લઈ આવ્યા, જો કે હવે દૂર નીકળી ચૂકેલી વસ્તુ ક્યાંથી હાથ આવી શકે છે. આ પહેલા આ લોકો ઇનકાર કરી ચૂક્યા હતા અને તપાસ કર્યા વિના દૂર દૂરની વાતો હાંકતા હતા. તે વખતે આ લોકો જે વસ્તુ જંગતા હશે તેનાથી વંચિત રાખવામાં આવશે, જેવી રીતે એમના પંથના પુરોગામીઓને વંચિત રાખવામાં આવ્યા હશે. આ લોકો બહુ જ ભટકાવી દેનારી શંકામાં પડેલા હતા. સૂરે ફાતિર. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. الحمد لله فاطر السماوات والأرض جاعل الملائكة رسلا أولي أجنحة مثنى وثلاث ورباع يزيد في الخلق ما يشاء إن الله على كل شيء قدير. પ્રશંસા અલ્લાહ જ માટે છે જે આકાશો અને ધરતીનો સર્જનહાર અને ફરિશ્તાઓને સંદેશવાહક નિમનાર છે, એવા ફરિશ્તાઓ જેમની બબ્બે અને ત્રણ ત્રણ અને ચાર ચાર પાંખો છે, તે પોતાની મખલૂકની રચનામાં ચાહે તેઓ ઉમેરો કરે છે. બેશક અલ્લાહ દરેક વસ્તુ કરવા માટે શક્તિમાન છે. فلا ممسك لها وما يمسك فلا مرسل له من بعده وهو العزيز الحكيم. અલ્લાહ જે કૃપાનો દરવાજો પણ લોકો માટે ખોલી નાખે તેને કોઈ રોકનાર નથી, અને જેને તે બંધ કરી દે તેને અલ્લાહ પછી કોઈ બીજો ખોલનાર નથી. તે જબરજસ્ત અને ડાપણવાળો છે. هل من خالق غير الله يرزقكم من السماء والأرض لا إله إلا هو فأنى تؤفكون. લોકો, તમારી ઉપર અલ્લાહના જે ઉપકારો છે તેને યાદ રાખો. શું અલ્લાહ સિવાય બીજો સર્જનહાર પણ છે જે તમને આકાશ અને ધરતીમાંથી રોજી આપતો હોય? કોઈ ઉપાસ્ય તેના સિવાય નથી. પછી તમે ક્યાંથી છેતરાઈ રહ્યા છો? وإلى الله ترجع الأمور. હવે જો હે નબી, આ લોકો તમને ખોટો ઠેરવે છે તો આ કોઈ નવી વાત નથી. તમારા પહેલા પણ ઘણા પૈગંબરો ખોટા ઠેરવાઈ ચૂક્યા છે, અને બધા જ મામલા છેવટે તો અલ્લાહ પાસે લઈ જવામાં આવનાર છે. فلا تغرنكم الحياة الدنيا ولا يغرنكم بالله الغرور. લોકો, અલ્લાહનો વાયદો બેશક સાચો છે. આથી દુનિયાનું જીવન તમને ધોકામાં ન નાખે, અને ન તે મોટો ધોકેબાજ તમને અલ્લાહ વિશે ધોકો આપી જાય. હકીકતમાં શૈતાન તમારો દુશ્મન છે, માટે તમે પણ તેને પોતાનો દુશ્મન જ સમજો। તે તો પોતાના અનુયાયીઓને પોતાના રસ્તે એટલા માટે બોલાવી રહ્યો છે કે તેઓ દોજખી લોકોમાં સામેલ થઈ જાય। જે લોકો કુફર કરશે તેમના માટે સખત સજા છે, અને જેઓ ઈમાન લાવશે અને સત્કાર્ય કરશે તેમના માટે માફી અને મોટું વળતર છે। કોઈ સીમા છે એ માણસની ગુમરાહીની, જેના માટે તેના બુરા કર્મ ખુશનુમા બનાવી દેવામાં આવ્યા હોય અને તે તેને સારા સમજી રહ્યો હોય? હકીકત આ છે કે અલ્લાહ જેને ચાહે ગુમરાહીમાં નાખી દે છે અને જેને ચાહે છે સીધો માર્ગ દેખાડી દે છે। પછી હે નબી, તમારો જીવ આ લોકો માટે અમસ્તો ન બાળો। જે કંઈ આ લોકો કરી રહ્યા છે અલ્લાહ તેને સારી પેઠે જાણે છે। તે અલ્લાહ તો છે જે પવનોને મોકલે છે, પછી તે વાદળા ઉઠાવે છે, પછી અમે તેને એક વેરાન પ્રદેશ તરફ લઈ જઈએ છીએ અને તેના વડે તે જ ભૂમિને જીવાડી દઈએ છીએ જે મૃત પડી હતી। મૃત્યુ પામેલા મનુષ્યોનું જીવિત થઈ ઉઠવું પણ આવી જ રીતે હશે। જે કોઈ પ્રતિષ્ઠા મેળવવા ઈચ્છતો હોય તેને ખબર હોવી જોઈએ કે પ્રતિષ્ઠા સમગ્રપણે અલ્લાહની છે। તેને ત્યાં જે વસ્તુ ઉપર ચઢે છે તે માત્ર પવિત્ર બોલ છે અને સત્કાર્ય તેને ઉપર ચઢાવે છે। રહ્યા એ લોકો જેઓ બેહુદી ચાલબાજીઓ ચાલે છે તેમના માટે સખત સજા છે, તેમની ચાલ જ નિષ્ફળ જવાની છે। وما تحمل من أنثى ذَلِكَ عَلَى اللَّهِ يَسِيرٌ. અલ્લાહે તમને માટીમાંથી બનાવ્યા, પછી વીર્યથી, પછી તમારી જોડી બનાવી દીધી, અર્થાત પુરુષ અને સ્ત્રી. કોઈ સ્ત્રી ગર્ભવતી નથી થતી અને ન બાળક અવતરે છે, પરંતુ આ બધું અલ્લાહની જાણમાં હોય છે. કોઈ ઉંમરે પહોંચનાર ઉંમરે પહોંચતો નથી, અને ન તો કોઈની ઉંમરમાં જરા પણ ઘટાડો થાય છે, પણ આ બધું એક ગ્રંથમાં લખેલું હોય છે. અલ્લાહ માટે આ ઘણું સહેલું કામ છે. અને પાણીના બંને ભંડાર સમાન નથી, એક મધુર અને તરસ છિપાવનાર છે પીવામાં ગમે તેવો, અને બીજો સાવ ખારો કે ગણું છૂલી નાખે. પરંતુ બંનેમાંથી તમે તાજું માંસ પ્રાપ્ત કરો છો, પહેરવા માટે શોભાની વસ્તુઓ કાઢો છો, અને એ જ પાણીમાં તમે જુઓ છો કે વહાણો તેની છાતી ચીરતા જઈ રહ્યા છે, જેથી તમે અલ્લાહની કૃપા શોધો અને તેના આભારી બનો. يُولِجُ اللَّيْلَ فِي النَّهَارِ وَيُولِجُ النَّهَارَ فِي اللَّيْلِ وَسَخَّرَ الشَّمْسَ وَالْقَمَرَ كُلٌّ يَجْرِي لِأَجَلٍ مُّسَمًّى ذلكم الله ربكم له الملك والذين تدعون من دونه ما يملكون من قطمير. તે દિવસની અંદર રાત અને રાતની અંદર દિવસને પરોવીને લઈ આવે છે. સૂર્ય અને ચંદ્રને તેણે એક નિયમને આધીન બનાવી રાખ્યા છે. આ બધું જ એક નિયત સમય સુધી ચાલી રહ્યું છે. તે જ અલ્લાહ જેના આ બધા જ કામ છે તમારું રબ છે. બાદશાહી તેની જ છે. તેને છોડીને બીજા જેને તમે પોકારો છો તેઓ એક તણખલાના પણ માલિક નથી. તેમને પોકારો તો તેઓ તમારી દુઆ સાંભળી શકતા નથી, અને સાંભળી લે તો તેનો કોઈ જવાબ તમને આપી શકતા નથી, અને કયામતના દિવસે તેઓ તમારા શિર્કનો ઇનકાર કરી દેશે. વાસ્તવિકતાની આવી સાચી ખબર તમને એક જાણકાર સિવાય કોઈ નથી આપી શકતો. ફુકરા ઇલા અલ્લાહ વ લોકો, તમે જ અલ્લાહના મોહતાજ છો અને અલ્લાહ તો કોઈનો મોહતાજ નથી અને તે પોતે પ્રશંસિત છે. તે ચાહે તો તમને ખસેડીને કોઈ નવું સર્જન તમારી જગ્યાએ લઈ આવે. આમ કરવું અલ્લાહ માટે સહેજ પણ મુશ્કેલ નથી. અને કોઈ બોજો ઉપાડનાર કોઈ બીજાનો બોજો ઉપાડશે નહીં, અને જો કોઈ બોજાથી લદાયેલ વ્યક્તિ પોતાનો બોજો ઉપાડવા માટે પોકારશે તો તેના બોજામાંથી થોડો ભાગ પણ ઉપાડવા માટે કોઈ આવશે નહીં, ચાહે તે નિકટતમ સગોચ કેમ ન હોય. હે નબી, તમે માત્ર એ જ લોકોને ચેતવી શકો છો જેઓ જોયા વગર પોતાના રબથી ડરે છે અને નમાઝ કાયમ કરે છે. જે વ્યક્તિ પણ શુદ્ધતા અપનાવે છે, પોતાની જ ભલાઈ માટે અપનાવે છે અને પાછા ફરવાનું સૌને અલ્લાહ તરફ જ છે. આંધળો અને દેખતો બંને સમાન નથી. ન અંધારા અને અજવાળા સમાન છે, ન તો ઠંડો છાંયડો અને તડકાની ગરમી એક સમાન છે. અને ન તો જીવતા અને મરેલા સરખા છે. અલ્લાહ જેને ચાહે છે સંભળાવે છે, પરંતુ હે નબી, તમે એ લોકોને સંભળાવી શકતા નથી જેઓ કબરોમાં દફન થયેલા છે. તમે તો માત્ર એક ચેતવનારા છો. અમે તમને સત્ય સાથે મોકલ્યા છે, ખુશખબર આપનારા અને ડરાવનારા બનાવીને. Beauty. અને કોઈ ઉમ્મત એવી થઈ નથી જેમાં કોઈ ચેતવનાર આવ્યો ન હોય. હવે જો આ લોકો તમને ખોટા ઠેરવે છે તો આમની પહેલાં થઈ ગયેલા લોકો પણ ખોટા ઠેરવી ચૂક્યા છે. તેમની પાસે તેમના પૈગંબરો ખુલ્લી દલીલો અને પુસ્તિકાઓ અને સ્પષ્ટ માર્ગદર્શન આપતા ગ્રંથ લઈને આવ્યા હતા. પછી જે લોકોએ ન માન્યું તેમને મેં ઝડપી લીધા અને જોઈ લો મારી સજા કેવી સખત હતી. અલમ તર અન્ન અલ્લાહ અન્ઝલ મિનસ સમાઈ માં ફઅખરજના બિહી સમરાતિન મુખ્તલિફન અલવાનુહા وَمِنَ الْجِبَالِ جُدَدٌ بِيضٌ وَحُمْرٌ مُخْتَلِفٌ أَلْوَانُهَا وَغَرَابِيبُ سُودٌ. શું તમે જોતા નથી કે અલ્લાહ આકાશમાંથી પાણી વરસાવે છે અને પછી તેના વડે અમે જાત જાતના ફળો કાઢી લાવીએ છીએ જેમના રંગ જુદા જુદા હોય છે. પર્વતોમાં પણ સફેદ, લાલ અને કાળી ભમર ધારીઓ જોવા મળે છે જેમના રંગ વિવિધ હોય છે. અને આવી જ રીતે મનુષ્ય અને પ્રાણીઓ અને ઢોરોના રંગ પણ જુદા જુદા છે. હકીકત આ છે કે અલ્લાહના બંદાઓમાંથી માત્ર જ્ઞાન ધરાવનારા લોકો જ તેનાથી ડરે છે. બેશક અલ્લાહ જબરજસ્ત અને માફ કરનાર છે. જે લોકો અલ્લાહના ગ્રંથનો પાઠ કરે છે અને નમાઝ કાયમ કરે છે અને જે કંઈ રોજી અમે તેમને આપી છે તેમાંથી જાહેરમાં અને છુપી રીતે ખર્ચ કરે છે, બેશક તેઓ એક એવા વેપારની અપેક્ષા રાખે છે જેમાં કદાપી ખોટ નહીં થાય. إِنَّهُ غَفُورٌ شَكُورٌ. આ વેપારમાં તેમણે પોતાનું સર્વસ્વ એટલા માટે લગાડી દીધું છે કે જેથી અલ્લાહ તેમના વળતર પૂરેપૂરા તેમને આપે અને પોતાની કૃપાથી તેમને વધારામાં એનાયત કરે. બેશક અલ્લાહ માફી બક્ષનાર અને કદરદાન છે. હે નબી, જે ગ્રંથ અમે તમારી તરફ વહી દ્વારા ઉતાર્યો છે તે જ સત્ય છે, સમર્થન કરતો આવ્યો છે એ ગ્રંથોનું જે આના પહેલા આવ્યા હતા. બેશક અલ્લાહ પોતાના બંદાઓની સ્થિતિથી વાકેફ છે અને દરેક વસ્તુ જુએ છે. فَمِنْهُمْ ظَالِمٌ لِنَفْسِهِ وَمِنْهُمْ مُقْتَصِدٌ وَمِنْهُمْ سَابِقٌ بِالْخَيْرَاتِ بِإِذْنِ اللَّهِ ذَلِكَ هُوَ પછી અમે આ ગ્રંથના વારસદાર બનાવ્યા એ લોકોને જેમણે અમે આ વારસા માટે પોતાના બંદાઓમાંથી ચૂંટી લીધા. હવે કોઈ તો તેમનામાંથી પોતાના ઉપર જુલ્મ કરનાર છે અને કોઈ મધ્યમ માર્ગી છે અને કોઈ અલ્લાહની પરવાનગીથી નેક કામોમાં આગળ ને આગળ રહેનારા છે. આ જ મહાન કૃપા છે. ولباسهم فيها حرير સદા રહેનારી જન્નતો છે જેમાં આ લોકો દાખલ થશે. ત્યાં તેમને સોનાના કંગનો અને મોતીઓથી શણગારવામાં આવશે. ત્યાં તેમનો પોશાક રેશમનો હશે. અને તેઓ કહેશે, આભાર એ ખુદાનો જેણે અમારું દુઃખ દૂર કરી દીધું. બેશક અમારો રબ માફ કરનાર અને કદરદાન છે. જેણે અમને પોતાની કૃપાથી કાયમી રહેઠાણમાં રાખ્યા, હવે અહીં અમને ન કોઈ શ્રમ કરવો પડે છે ન તો થાક લાગે છે. અને જે લોકોએ કુફર કર્યું છે તેમના માટે જહન્નમની આગ છે, ન તો તેમનો આખરી ફેંસલો કરી નાખવામાં આવશે જેથી મરી જાય, અને ન તો તેમના માટે જહન્નમની યાતના જરા પણ હળવી કરવામાં આવશે. આવી રીતે અમે બદલો આપીએ છીએ એ દરેક વ્યક્તિને જે કુફર કરનાર છે. الَّذِي كُنَّا نَعْمَلُ તેઓ ત્યાં ચીસો પાડી પાડીને કહેશે, હે અમારા રબ, અમને અહીંથી કાઢી લે જેથી અમે સત્કાર્ય કરીએ એ કાર્યોથી જુદા જે અમે પહેલાં કરતા રહ્યા હતા. તેમને જવાબ આપવામાં આવશે, શું અમે તમને એટલી ઉંમર નહોતી આપી જેમાં કોઈ પણ પાઠ ગ્રહણ કરવા માંગતો હોત તો તે પાઠ ગ્રહણ કરી શક્યો હોત, અને તમારી પાસે ચેતવનાર પણ આવી ચૂક્યો હતો. હવે ચાખો સ્વાદ, જુલમીઓનો અહીં કોઈ મદદ કરતા નથી. બેશક અલ્લાહ આકાશો અને ધરતીની દરેક છુપી વસ્તુથી વાકેફ છે. તે તો દિલોમાં છુપાયેલા રહસ્યો સુદ્ધા જાણે છે. ولا يزيد الكافرين كفرهم عند ربهم إلا مقتا ولا يزيد الكافرين كفرهم إلا خسارا. تيستو છે જેણે તમને ધરતી ઉપર ખલીફા બનાવ્યા છે. હવે જે કોઈ કુફ્ર કરે છે તેના કુફ્રનો બોજો તેની ઉપર જ છે, અને કાફિરોને તેમનું કુફ્ર આ સિવાય કંઈ વધારે નથી આપતું કે તેમના રબનો પ્રકોપ તેમની ઉપર વધુ ને વધુ થતો જાય છે. કાફિરો માટે નુકસાનમાં વૃદ્ધિ સિવાય કોઈ વધારો નથી. હે નબી, આમને કહો, ક્યારે તમે જોયા પણ છે પોતાના એ ભાગીદારોને જેમને તમે ખુદાને છોડીને પુકારો છો? મને બતાવો, તેમણે ધરતીમાં શું પેદા કર્યું છે? અથવા તો આકાશોમાં તેમની શું ભાગીદારી છે? જો આ લોકો બતાવી શકતા નથી તો એમને પૂછો, શું અમે આમને કોઈ લખાણ કરી આપ્યું છે જેના આધારે આ લોકો પોતાના આ શિર્ક માટે કોઈ સ્પષ્ટ સનદ ધરાવતા હોય? નહીં, બલકે આ જુલમીઓ એકબીજાને માત્ર છેતરામણા વાયદા આપ્યા જાય છે. હકીકત આ છે કે અલ્લાહ છે જેણે આકાશો અને ધરતીને ખસી જતા રોકી રાખ્યા છે, અને જો તેઓ ખસી જાય તો તો અલ્લાહ પછી કોઈ બીજો તેમને જાળવી રાખનાર નથી. બેશક અલ્લાહ અત્યંત સહનશીલ અને દરગુજર કરનાર છે. આ લોકો મોટી મોટી સોગંદો ખાઈને કહ્યા કરતા હતા કે જો કોઈ ચેતવનાર તેમને ત્યાં આવ્યો હોત તો તેઓ દુનિયાની દરેક બીજી કોમથી વધારે સીધા માર્ગે ચાલનારા હોત. પરંતુ જ્યારે ચેતવનાર તેમને ત્યાં આવી ગયો તો તેના આગમને તેમની અંદર સત્યથી દૂર ભાગવા સિવાય કશાયમાં વધારો ન કર્યો. આ લોકો ધરતીમાં વધુ ને વધુ વિદ્રોહ કરવા લાગ્યા અને ખરાબમાં ખરાબ ચાલો ચાલવા લાગ્યા. જો કે બુરી ચાલો ખુદ ચાલબાજોને ઝડપી લે છે. હવે શું આ લોકો આની પ્રતીક્ષા કરી રહ્યા છે કે અગાઉ થઈ ગયેલી કોમોની સાથે અલ્લાહનો જે નિયમ રહ્યો છે તે જ તેમની સાથે પણ અપનાવવામાં આવે? આ જ વાત છે તો તમે અલ્લાહના નિયમમાં જરા પણ ફેરફાર જોશો નહીં, અને તમે કદી પણ જોશો નહીં કે અલ્લાહના નિયમને તેના નિયત માર્ગથી કોઈ તાકાત ફેરવી શકે છે. مَا كَانَ اللَّهُ لِيُعْجِزَهُ مِنْ شَيْءٍ فِي السَّمَاوَاتِ وَلَا فِي الْأَرْضِ إِنَّهُ كَانَ عَلِيمًا قَدِيرًا. شو آلوكو ક્યારેય ધરતીમાં હર્યા ફર્યા નથી કે આમને એ લોકોનો અંજામ દેખાત જેઓ આમની પહેલાં થઈ ચૂક્યા છે અને આમના કરતાં ઘણા જ બળવાન હતા. અલ્લાહને કોઈ વસ્તુ વિવશ કરનાર નથી, ન આકાશોમાં ન ધરતીમાં. તે બધું જ જાણે છે અને દરેક વસ્તુ કરવા ઉપર શક્તિમાન છે. જો ક્યાંક તે લોકોને તેમના કરેલા કરતૂકો ઉપર પકડી લે તો ધરતીમાં કોઈ વ્યક્તિને જીવતી ન મૂકી હોત, પરંતુ તે તેમને એક નિશ્ચિત સમય સુધી મહેતલ આપી રહ્યો છે. પછી જ્યારે તેમનો સમય પૂરો થઈ જશે તો અલ્લાહ પોતાના બંદાઓને જોઈ લેશે. સૂરે યાસીન. અલ્લાહના નામથી જે અત્યંત કૃપાળુ અને દયાળુ છે. યાસીન યાસીન. વલ્કુરઆનિલ હકીમ. સોગંદ છે કુરાન હકીમના. ઇન્નકા લમિનલ મુરસલીન. કે તમે ચોક્કસપણે રસૂલોમાંથી છો. અલા સિરાતિમ મુસ્તકીમ. સીધા માર્ગ ઉપર છો. તન્ઝીલલ અઝીઝિર રહીમ. અને આ કુરાન જબરજસ્ત અને દયાળુ હસ્તીનું ઉતારેલું છે. લિતુન્ઝિર કૌમન જેથી તમે ચેતવો એવી કોમને જેમના બાપ દાદાને ચેતવવામાં આવ્યા ન હતા અને આ કારણે તેઓ ગફલતમાં પડેલા છે. આમાંના ઘણા ખરા સજાના ફેસલાને પાત્ર થઈ ચૂક્યા છે, આથી જ તેઓ ઈમાન લાવતા નથી. અમે તેમની ગરદનોમાં તોક નાખી દીધા છે, જેમાં તેઓ હડપચી સુધી જકડી દેવામાં આવ્યા છે. આ કારણે તેઓ માથું ઊંચું રાખી ઊભા છે. અમે એક દિવાલ તેમની આગળ ઊભી કરી દીધી છે અને એક પાછળ અમે તેમને ઢાંકી દીધા છે. તેમને હવે કશું એ સૂઝતું નથી. આમના માટે સરખું છે તમે તેમને ચેતવો કે ન ચેતવો, આ લોકો નહીં માને. તમે તો એ જ વ્યક્તિને ચેતવી શકો છો જે શિખામણને અનુસરે અને જોયા વિના દયાળુ રહેમાનથી ડરે. તેને માફી અને ઇજ્જતવાળા બદલાની ખુશખબર આપી દો. અમે ચોક્કસ એક દિવસે મર્દાને જીવતા કરવાના છીએ, જે કંઈ કર્મ તેમણે કર્યા છે તે બધા જ અમે લખી રહ્યા છીએ, અને જે કંઈ નિશાનીઓ પણ તેમણે પાછળ છોડી છે તે પણ અમે નોંધી રહ્યા છીએ. દરેક વસ્તુ અમે એક ખુલ્લા પુસ્તકમાં નોંધી લીધી છે. આમને દ્રષ્ટાંત રૂપે એ વસ્તીના લોકોનો કિસ્સો સંભળાવો જ્યારે તેમાં રસૂલ આવ્યા હતા. અમે તેમની પાસે બે રસૂલ મોકલ્યા અને તેમણે બંનેને ખોટા ઠેરવી દીધા. પછી અમે ત્રીજો મદદ માટે મોકલ્યો અને તે સૌએ કહ્યું, અમે તમારી તરફ રસૂલની હેસિયતથી મોકલવામાં આવ્યા છીએ. વસ્તીવાળાઓએ કહ્યું, તમે અમારા જેવા કેટલાક માણસો સિવાય કશું નથી, અને દયાળુ રહેમાને હરગિજ કોઈ વસ્તુ ઉતારી નથી. તમે સાવ જૂઠ બોલો છો. રસૂલોએ કહ્યું, અમારો રબ જાણે છે કે અમે જરૂર તમારી પાસે રસૂલ બનાવીને મોકલવામાં આવ્યા છીએ. અને અમારી ઉપર સાફ સાફ સંદેશો પહોંચાડી દેવા સિવાય કોઈ જવાબદારી નથી. વસ્તીવાળા કહેવા લાગ્યા, અમે તો તમને અમારા માટે અપશુકનિયાળ સમજીએ છીએ. જો તમે આમ કરતા અટકશો નહીં તો અમે તમને સંસાર કરીશું અને અમારી પાસેથી તમે ઘણી પીડાજનક સજા પામશો. રસૂલોએ જવાબ આપ્યો, તમારું અપશુકન તો તમારી પોતાની સાથે વળગેલું છે. શું આ વાતો તમે એટલા માટે ઉચ્ચારો છો કે તમને શિખામણ આપવામાં આવી? સાચી વાત આ છે કે તમે હદ વટાવી ગયેલા લોકો છો. એવામાં શહેરના દૂરના છેડેથી એક માણસ દોડતો આવ્યો અને બોલ્યો, હે મારી કોમના લોકો, રસૂલોનું અનુસરણ સ્વીકારી લો. અનુસરણ કરો એ લોકોનું જેઓ કોઈ બદલો નથી માંગતા અને સાચા માર્ગ ઉપર છે.